પ્રભુ પોતાના કોઈ અંગીકૃત સેવકનો પરિત્યાગ કરે એવું ક્યાં પણ દ્રષ્ટાંત જોવામાં આવ્યું નથી, ભલે ગમે તેટલો મોટો કોઈ અપરાધ ભક્ત દ્વારા થયો હોય. એટલે એ અપરાધ થયા હોવા છતાં પણ ભગવાને અંગીકૃત ભક્તનો પરિત્યાગ કર્યો નથી ક્યારે પણ. તો પ્રભુના એ સ્વરૂપનું સ્મરણ કરીને જે ગ્લાની છે એને છોડી અને પ્રભુ સેવામાં તત્પર થઈ જવું જોઈએ. શ્રી મહાપ્રભુજીનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે રામાનંદ પંડિતનો, કે રામાનંદ પંડિતના ઘરમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા એ ગામમાં અને એમને ત્યાં મુકામ કર્યો. ત્યારે એમના રામાનંદ પંડિતે પોતાની પત્નીને સવારે વેલા ઉઠાડીને કીધું કે બા, મહાપ્રભુજીના શિષ્યો છે એ પાણીને છાણાને લાકડાનો બહુ ઉપયોગ કરે છે, એટલે ફટાફટ વીણીને રાખી દે, નહીં તો આપણું બધું ખલાસ થઈ જશે. ત્યારે શ્રી મહાપ્રભુજી એમનો વાર્તાલાપ સાંભળી ગયા અને મહાપ્રભુજીના મનમાં એટલો બધો ક્રોધ આવ્યો એમના પ્રત્યે કે મહાપ્રભુજીએ એમ આજ્ઞા કરી કે આજ પછી હું આ ગામનું પાણી પણ નહીં પીઉં. રામાનંદ પંડિતને ઘરને છોડીને અને ગામની અંદર બીજા અનેક વૈષ્ણવો હતા, એમણે એમને વિનંતી પણ કરી કે આપ અમારે ત્યાં પધારો, પણ મહાપ્રભુજીની ગ્લાની એટલી જબરજસ્ત હતી એમના પ્રત્યે કે આ ગામની અંદર હવે હું આચમન નહીં કરું, એટલે બીજા ગામ જઈને એને બિરાજ્યા. હવે આ બહુ મોટી વાત હતી. આખા શ્રી મહાપ્રભુજીના જીવનચરિત્રમાં આ એક એવો પ્રસંગ છે કે જેની અંદર મહાપ્રભુજી આવું રૌદ્ર સ્વરૂપ પ્રકટ કર્યું હોય, નહીં તો મહાપ્રભુજી બહુ સૌમ્ય સ્વભાવના ચરિત્રના છે. પણ વૈષ્ણવનો જે તિરસ્કાર થયો છે પોતાના સેવકોનો એ અસહ્ય બની ગયો શ્રી મહાપ્રભુજી માટે. એટલે એ પ્રસંગ થઈ ગયા પછી રામાનંદ પંડિત છે એ પણ માર્ગથી બહુ વિચલિત થઈ ગયા. પણ ચરિત્રમાં આવે છે કે એમના મનમાં બસ એક વસ્તુ બાકી રહી ગઈ વૈષ્ણવતાના સંસ્કારમાં, કે જ્યારે પણ એ કઈ વસ્તુ ભોજન કરતા ત્યારે પ્રભુનું સ્મરણ કરીને તે પછી ભોજન કરતા, એટલું માત્ર એમના અંદર બચી ગયું, બાકી બધા જ આચારથી એ ભ્રષ્ટ થઈ ગયા એવી સ્થિતિ આવી. ત્યાં એક વખત ત્યાંથી શ્રી મહાપ્રભુજી ગોવર્ધન પર્વત પર પધાર્યા અને ત્યાં શ્રીનાથજીના શ્રંગાર કરી રહ્યા હતા, ત્યારે જલેબીનો ટુકડો શ્રીનાથજીના મુખારવિંદની અંદર દેખાયો અને ત્યારે પૂછ્યું કે ભાઈ આપને આજે તો કોઈ આ સામગ્રી સિદ્ધ થઈ નથી, તો આપ પાસે આ જલેબી કોના ભક્તના મનોરથથી અરોગ્યા છો? ત્યારે શ્રી ગુસાઈ શ્રી શ્રીનાથજીએ પણ બહુ કટાક્ષથી જવાબ આપ્યો કે આપના જ ચેલાએ મને ખવડાવી છે. આ છેડખાની ઠાકોરજીની શ્રી મહાપ્રભુજી સાથે થઈ હતી કે આપના જ કોઈ ચેલાએ છે. નામ પૂછ્યું તો મહાપ્રભુજી કહ્યું આનો તો મેં ત્યાગ કર્યો છે. પણ શ્રીનાથજીએ ફરીથી પાછું મહાપ્રભુજીને યાદ અપાવ્યું કે મેં તમને કહ્યું હતું કે જેને તમે મને સોંપશો એનો હું પરિત્યાગ નહીં કરું. આ જ વાત અહીંયા પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરિષ્યતિ. ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં પણ આવું આવે છે કે એ ઠાકોરજીની સેવા કરતા અને ખૂબ પરિશ્રમથી પોતે કાર્ય કરતા, પરંતુ જે શ્રીનાથજીના અન્ય સેવક વર્ગો હતા એ સેવક વર્ગથી એમની રીતભાત થોડી અલગ હતી. એમના અંદર પ્રચુર અહંકાર હતો કે હું બધાથી વિશિષ્ટ છું, એટલે ઠાકોરજીની સેવા ખૂબ પરિશ્રમપૂર્વક કરતા, બીજા બધા સેવકો કરતા એનાથી પણ વિશેષ સેવા કરતા. એ સેવા કર્યા પછી ગામમાં ભિક્ષા માંગવા જતા, ભિક્ષા માંગીને એની રસોઈ કરીને ધજાજીને ભાવનાથી ભોગ ધરીને પછી એનો પ્રસાદ લેતા. પણ શ્રીનાથજીને આટલું શરીરને કષ્ટ આપતા એને કારણે બહુ દુઃખ થયું અને શ્રી મહાપ્રભુજીને સૂચના આપી કે આપનો કોઈ સેવક મને ખીજાવે છે, એટલે મને તકલીફ આપે છે. એટલે શ્રી મહાપ્રભુજી પધાર્યા તરત અને બધા જ સેવક વર્ગોને પૂછ્યું કે આ શું મેટર છે, કેમ શ્રીનાથજીની સેવામાં બધા વ્યવસ્થિત તત્પર છો કે કેમ? ત્યારે બધા લોકોએ સંતોષપૂર્વક જવાબ આપ્યો. જ્યારે આમનો પ્રશ્ન કર્યો ગોવિંદાસ ભલ્લાને, ત્યારે એમણે પોતાની જે દિનચર્યા બતાવી ત્યારે શ્રી મહાપ્રભુજી સમજી ગયા કે આના કારણે ઠાકોરજીને કષ્ટ છે. મહાપ્રભુજીએ કહ્યું કે જે બીજા સેવક વર્ગો ચાલે છે એ રીતભાતથી તમે ચાલો. ત્યારે ગોવિંદાસ ભલ્લાએ બહુ ઉદંડતાથી જવાબ આપ્યો, મહાપ્રભુજી આજ્ઞા કરી કે શ્રીનાથજીના સેવક વર્ગોની રસોઈ અલગથી સિદ્ધ થાય છે, એની વ્યવસ્થા છે, તો એ રસોઈની અંદર તમે ભોજન કર્યા કરો. તો એમણે કહ્યું કે હું દેવદ્રવ્ય કેમ લઉં? શ્રી મહાપ્રભુજીએ એ ઉત્તરની કોઈ સ્પષ્ટતા ન કરીને ટૂંકામાં પતાવવાની દૃષ્ટિથી આજ્ઞા કરી કે તો પછી અમારી રસોઈ અલગ થાય છે, એમાં તમે પ્રસાદ લો. કેમ કે મહાપ્રભુજી પણ ત્યાં દેવાલયનું આરોગતા ન હતા. તો કહ્યું, હવે હું ગુરુવંશ કેમ લઉં? હવે આમાં સમસ્યા ત્યાં આવીને ઊભી રહી છે કે પ્રશ્ન એ નથી કે કોનું લેવું કોનું ન લેવું, પ્રશ્ન એ છે અહીંયા કે ઠાકુરજીને કોનાથી કષ્ટ થઈ રહ્યું છે, એ કષ્ટની નિવૃત્તિ કેમ કરવી? આ તો આજ્ઞા થઈ છે એટલે હવે એ કષ્ટનું નિવારણ તો કરવું જ રહ્યું. જો ભગવત સેવામાં પ્રભુને અનુકૂળ થાય એ રીતે સેવા યદિ તમે નથી કરી શકી રહ્યા તો મહાપ્રભુજી આજ્ઞા કરી તો સેવા છોડી દો. અને ગોવિંદદાસ ભલ્લાએ છોડી દીધી. આ જે પરિસ્થિતિ છે એમનો જે મતલબ આસુરી અહંકાર એક હદ ઉપરાંતનો, એ જે પ્રચંડ એમનો જે અહંકાર છે એ અહંકારને કારણે ભગવત સેવાથી વિમુખ થયા. હરિરાયજીનો ભાવપ્રકાશ બહુ રોચક છે, કોઈ વખતે વાંચજો. એમાં એક શબ્દનો પ્રયોગ કરે છે, કોઈ વખતે પશુથી પણ સેવા થઈ છે. પશુ કયા છે એમને, લીલામાં એમનું સ્વરૂપ એવું હતું કે પશુથી પણ ઢોર પણ કોઈ દિવસ સેવા કરી શકે. ઢોર પોતાની રીતે ચાલે, એમાં આપણે સોટી મારીને ચલાવો તો ઠીક છે, બાકી પોતાની ઈચ્છાથી કોઈ આપણા અનુકૂળ ચાલે એવો ઢોર તો એવી બુદ્ધિવાળો હોઈ ન શકે. એટલે શ્રી મહાપ્રભુજી એમને સેવા ત્યાગનો આદેશ આપ્યો. મહાપ્રભુજીએ નિર્ણય સર્વનિર્ણયમાં બહુ સુંદર નિરૂપણ કર્યું છે, વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપિ ક્વચિત અત્યાગ્રહ પ્રવેશેવા પરપીડાદિ સંભવે તીર્થ પર્યટનમ શ્રેષ્ઠમ. જો ભક્તિમાર્ગી કોઈ વખતે ભગવત સેવામાં પ્રવૃત્ત હોય અને એના મનમાં કોઈ એવા દુરાગ્રહો પેદા થઈ જાય જે દુરાગ્રહના અંદર પોતાના આગ્રહ તો મુખ્ય બની જાય અને ઠાકુરજીની સેવા કે સુખ ગૌણ બની જાય, તો મહાપ્રભુજી કહે છે કે હવે એવો સમય છે કે તમે તમારા આગ્રહને સુધારો. યદિ તમે તમારા આગ્રહને સુધારી નથી શકતા તો હવે ઠાકુરજીની ઉપર એ સેવા ભારરૂપ બની રહી છે, એવી સેવા નહીં કરો. સેવાના પ્રકારમાં પરિવર્તન કરો, જો એ પણ શક્ય નથી તો સેવા છોડો. એટલે વિક્ષેપાદ અથવા શક્ત્યા, સ્વયં એટલા અશક્ત થઈ જઈએ શારીરિક માનસિક કે આર્થિક કોઈ ગમે તે રીતે કે જેને કારણે પ્રભુનું સુખ ન સચવાઈ શકે, સેવાનું સ્વરૂપ ન સચવાઈ શકે. શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સેવા હવે માર્ગીય જે મર્યાદા છે સેવાની એનાથી બહાર નીકળી જઈ રહી છે, તો એવી સેવા હવે નહીં કરો. ઘણા ભગવદીઓના એવા દૃષ્ટાંત આવે છે કે આંખે આંધળા થઈ ગયા હોય, પગો ચાલતા ન હોય, ઢસડી ઢસડી અને પ્રભુની સેવામાં પ્રવૃત્ત થતા હોય, પણ પ્રભુ પ્રસન્નતાથી એમની સેવાનો અંગીકાર કરી રહ્યા છે, તો એ અશક્તિ એ અશક્તિ નથી. પરંતુ શરીરમાં એવી અશક્તિ આવી જાય કે જેને કારણે આપણું મન પણ ક્ષુબ્ધ થઈ જાય, જેના કારણે પ્રભુનું સુખ પણ સાચવી ન શકાય, તેવી સ્થિતિમાં તો ભગવત સેવા છે એ ઉચિત નથી. એ જ રીતે એવા કોઈ અસાધ્ય રોગ વગેરે આપણા શરીરમાં લાગી જાય તેવી સ્થિતિમાં પણ ભગવત સેવા છે એ જો સુખ ન સચવાતું હોય પ્રભુનું તો કંઈક વિચાર કરવો જોઈએ. તે જ રીતે કોઈ એવા પ્રતિબંધો ભગવત સેવામાં આવી પડે અન્ય લોકો દ્વારા કે જેને કારણે આપણે આપણા પ્રભુની સેવાને સન્માનપૂર્વક ન સેવાનો નિર્વાહ કરી શકીએ, એવા બાહ્ય પ્રતિબંધો આવે અસાધ્ય, ત્યારે પણ ભગવત સેવાનો ત્યાગનું વિધાન શ્રી મહાપ્રભુજી કરે છે. સાથે સાથે ભગવત સેવા આપણે આપણા આગ્રહથી આપણી ભાવનાથી કરી રહ્યા છીએ, આપણા સામર્થ્ય સુધી આપણે પ્રભુની સેવાનો જે ક્રમ નિર્ધારિત કર્યો છે એને આપણે સ્વયં પહોંચી શકીએ છીએ એટલે સુધીની સેવા યદિ કોઈ વ્યક્તિ કરી રહ્યો છે, તે સ્થિતિમાં એ સેવામાં કોઈ આપત્તિ નથી. પણ આપણે સેવાનો ક્રમ એટલો વિસ્તૃત કરી દઈએ કે જેને આપણે સ્વયં ન પહોંચી શકીએ અને પછી એ સેવા આપણે આપણા પરિવારજનો કે જે આવે એને બોલાવો કે ભાઈ તમે કર, થોડું તું કર, થોડું તું કર, અને એ ક્રમને આપણે ઘટાડી ન શકીએ અને દંડો લઈને ઘરમાં પરિવાર પાછળ પડીએ કે તમે નાલાયક છો, તમે કંઈ કરતા નથી, બહિર્મુખ છો, આમ છો તેમ છો. જેને આગ્રહ નથી એના પાસે દંડો મારીને એને કામ કરાવવું એ કામ તો હોઈ શકે પણ સેવા ન હોઈ શકે. એટલે જે ભગવત સેવાને કારણે અથવા જેવા સેવા પ્રકારને કારણે કોઈ બીજો પીડિત થતો હોય, એ સેવા કોઈના ઉપર બોજરૂપ બની જતી હોય, તો એવી જાતની ભગવત સેવા શ્રી મહાપ્રભુજી કરવાની ના પાડે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ. ભગવત સેવા સ્વયં કરવાની છે, કરાવો છો એ સેવા નથી, કરો છો એ જ સેવા છે. એટલે નોકર રાખીને કોઈ કરાવે, મુખિયાજી રાખીને કરાવે, કે કોઈ જગ્યાએ મંદિર હવેલીઓમાં જઈને કરાવો છો, એને નામ સેવા નહીં આપતા કદી પણ. પૂજા કરાવી શકાય પણ સેવા કરાવી ન શકાય. પૂજા તમે દક્ષિણા આપીને કરાવી શકો છો, ષોડશોપચાર, પંચોપચાર, સહસ્રોપચાર કે લક્ષોપચાર પણ પૂજા તમે કરાવી શકો છો, પણ એક નાનકડી પણ સેવા તમે કરાવી નથી શકતા. જે કરો એ જ સેવા છે, કરાવો છો એ પૂજા છે. જે પૂજાને પુષ્ટિમાર્ગી સેવા સાથે કોઈ સંબંધ નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, સ્વયં પરિચરિત ભક્ત્યા. આપણી ભગવત સેવા જો કોઈના ઉપર બોજારૂપ બને, એ સેવાને કારણે બીજા કોઈને ત્રાસ થાય, તો એ સેવા શ્રી મહાપ્રભુજી કહે છે ઠાકુરજી અંગીકાર કરતા નથી. તમે કોઈ વખતે પુષ્ટિમાર્ગની હવેલીઓ જેટલી પણ છે ને, એના મુખિયા ભીતરિયાના ઇન્ટરવ્યૂ લેજો અંગત રીતે જઈને. ને એમને પહેલાં દક્ષિણા આપજો 100-200 રૂપિયા, પછી એમનો ઇન્ટરવ્યૂ લેજો, ક્વેશ્ચનિયર તૈયાર કરજો. અને જ્યારે એ તમને તમારા પ્રશ્નોના ઉત્તર આપશે, અને એમાં કર્મચારીઓ, ટ્રસ્ટીઓને, દર્શનાર્થીઓને, મનોરથીઓ અને જે ગુરુના માથે ઠાકુરજી બિરાજ છે એમને જેવી જેવી ગાળો આપતા હશે ને, આપણને એમ થાય કે આ સેવા ઠાકુરજી એક ક્ષણ પણ અહીંયા કેવી રીતે બિરાજી શકે. બિચારાઓ, એમાં એમનો દોષ નથી, એમનો દોષ નથી, કેમ કે એ વૈષ્ણવ નથી, એ નિષ્ઠાથી પુષ્ટિમાર્ગી નથી, એમનો એ વ્યવસાય છે. એટલે દોષ અણુમાત્ર પણ એમના અંદર આવતો નથી. દોષ આ વ્યવસ્થાને જેણે પેદા કરી છે, એ વૈષ્ણવ સમાજ, એ ટ્રસ્ટીઓ, અથવા તો એ જાતનો જે લોભી આચાર્ય વર્ગ છે કે જેમણે આને એક ધંધાનું સ્વરૂપ આપ્યું છે, દોષ એનો છે. કેમ કે મહાપ્રભુજીનો આદર્શ તો એક જ હતો કે સ્વયં પરિચરિત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલા નદવી. ઝાડુ પોંછા બુહારી, વસ્ત્ર માંજવા, વાસણ માંજવા, વસ્ત્ર ધોવા, અહીંયાથી મહાપ્રભુજીએ સ્વયં શબ્દનો પ્રયોગ કર્યો છે. હો, આ બધું સ્વયં કરવાનું છે. એટલે નાનામાં નાની સેવા છે ત્યાંથી સ્વયં શરૂ થાય છે, એ યદિ છે તો એ પુષ્ટિમાર્ગીય સેવા છે. અને પૈસા ફેંક, તમાશા દેખ, એની માફક જો તમે સેવા કરાવી રહ્યા છો તો એ સેવા નથી, પ્રભુ એનો અંગીકાર નથી કરતા. એવી સેવાના ત્યાગનો વિધાન કરી રહ્યા છે. પરપીડાદી સંભવે સેવા છોડીને તમે તીર્થાટન રખડતા થઈ જાઓ, હવે ઘરમાંય રહેવા લાયક નથી તમે. કેમ કે સેવાને તમે કોઈના ઉપર બોજવરૂપ બનાવી અને નાખી દીધી છે. તમારો ભાર છે, આપણે કોઈ બીજાના માથે ફેંકીએ એમ ઠાકુરજીને કોઈના બીજા ઉપર ફેંક્યા છે તમે, આ સેવા હોઈ ન શકે. એટલે કાંકરોલી ઘરના બહુ પ્રાચીન પ્રસંગ આચાર્યનો આવે છે કે એમનું ઠાકુરજીના પાત્ર સ્વયં માંજતાએ, અને એમનો સ્વયં પોતાનો આગ્રહ હતો કે ની નાનામાં નાની સેવા છે, મારે સ્વયં જ કરવી. એક વખત કોઈ બીજા ઘરના બાલક ત્યાં પધાર્યા અને એમના સાથે એક મીઠો સંવાદ થયો હતો. એમના આગ્રહ જોઈને એમણે એમના શ્રીહસ્ત જોયા બાલકના, તો બરછટ થઈ ગયા હતા. અને એને કારણે એમના મનમાં એમ થયું કે આવા બરછટ હાથ છે એ ઠાકુરજીની શ્રીઅંગના સ્પર્શ કોમલ કરવામાં ઠાકુરજીને શ્રમ પડી શકે, પરંતુ દરેકના પોતપોતાના આગ્રહ છે, અને એ પ્રેમથી જો કરી રહ્યા છે તો એવા બરછટ હાથ પણ ઠાકુરજી છે સહન કરી શકે છે. આપણે ત્યાં ખેડૂત વૈષ્ણવો થયા છે કેટલા બધા, ખેડૂતના હાથ કોઈ વખતે તમે હાથ મિલાવીને ને જોજો કેવા હોય છે. અમારાય હાથ કોઈ બહુ સારા નથી, કેમ કે નાનપણમાં અમે રસ્સીથી જલ અમે સ્વયં ભરતા હતા કૂવાથી, તો હાથ એવા થઈ ગયા છે કોઈને અડે તો લાકડા જેવો સ્પર્શ થાય. તો જેનું જે જાતનું સ્ટ્રક્ચર છે, જે જાતનું સ્વરૂપ છે, પ્રભુ એને એ રીતે ભાવથી જો એ સમર્પિત થઈ રહ્યો છે તો પ્રભુ એનો અંગીકાર કરે છે. વાસુદેવદાસ છકડાનો પ્રસંગ આવે છે, એમનું સ્વરૂપ કેવું ખતરનાક હતું. ઓ, ખલી જેવો પહેલવાન અત્યારે બહુ પ્રસિદ્ધ છે, એના પણ બાપ હોય એટલું એમનું સામર્થ્ય હતું. તો ખલીના પણ ખલી જેવા વાસુદેવદાસ છકડા હતા. તો સ્વાભાવિક છે કે એમનો શ્રીઅંગ છે એ કોઈ ઠાકુરજીને લાયક એટલું કોઈ ફૂલ જેવું કોમલ નહીં હોય, પણ પ્રભુ એમની સેવા સ્વીકારતા હતા, એ એક અલગ કથા છે. પરંતુ આપણો આગ્રહ સ્વયં ભગવત સેવાનો હોવો જોઈએ, અને નાનામાં નાની સેવા છે એ પણ બહુ મોટામાં મોટી છે એવું સૌભાગ્ય સમજી અને કરવાનો છે. તાત્પર્ય એ છે કે ભગવત સેવા યદિ એના સ્વરૂપને છોડી રહી છે, એટલે સ્વરૂપ એનું સૈદ્ધાંતિક સ્વરૂપ, એનું ભાવનાત્મક સ્વરૂપ, અને પ્રભુની દૃષ્ટિથી સેવ્ય સુખજનિકા જેને કહી શકાય છે, આ પણ એનું પોતાનું કોઈક સ્વરૂપ છે. કેમ કે સેવાને આપણે દરેક વખતે આપણા એંગલથી જોઈએ છીએ. જેમ ઘરમાં કોઈ નાનું બાળક છે કે નવી વ્યક્તિ છે, એને ઠાકોરજીની સેવામાં કોઈ વખતે કાર્ય કરવાનું થયું, મોટો જે વ્યક્તિ જવાબદારીથી સેવા કરે છે એને કોઈક બીજે કામ કરવાનું થયું, થોડી વાર પછી કામ પતાવીને આવે ને જુએ તો એ શું જોશે કે ભાઈ જે માલા જ્યાં ધરાવવાની છે ત્યાં ધરાઈ કે નહીં, ખેલોના જ્યાં સાજવાના છે સાજ્યા છે કે નહીં, બુહારી થઈ છે કે નહીં, મંદિર વસ્ત્ર થયું છે કે નહીં, ભોગમાં ચમચા પધરાવ્યા છે કે નહીં, કે ઝારીના અંદર નેવરો બરોબર ચડાવ્યો છે કે નહીં, સૈયાની સેવા બરોબર થઈ છે કે નહીં, આ જે રીત છે એમાં એ બધું પરફેક્શન આવ્યું છે કે